કઈ રીતે આવે? યોગ્યતા કેવી રીતે આવે? યોગ્યતા તો આપણે એવું છે ને, યોગ્યતા ને તો બધા બહુ તેજી છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માં યોગ્યતા, સેકન્ડ સ્ટેન્ડર્ડ યોગ્યતા, થર્ડ સ્ટેન્ડર્ડ યોગ્યતા, તેજી ને પાર વગર ની યોગ્યતા રહેશે. ખબર પડી ને? એટલે આપણે અહીંયા આગળ આપણે આ અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેનું જે અહીંયા આગળ છે તેને આ વિધિ કરી આપી છે, તેને ભૂમિકા તૈયાર થઈ જાય. ખબર પડી ને? પછી યોગ્યતા પાર નથી. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ની યોગ્યતા જુદી હોય, સેકન્ડ સ્ટેન્ડર્ડ જુદી હોય. યોગ્યતા શબ્દ નો પાર આવ્યો છે એટલે આ પ્રાપ્તિ કરવાની ભૂમિકા, ભૂમિકા એ પાર વગરની હોય. પણ આપણે શું કરવાની? કારણ કે પોતાની આત્મ અનુભૂતિ પ્રાપ્ત કરવાની ભૂમિકા. શું કરું? અહંકાર મમતા ચાલ્યા જાય, રોધમાન માયા લોભ ચાલી જાય. શું પછી રહ્યું છું? પછી પછી રહ્યું હે જગત આખું ક્રોધમાન માયા લોભ માં પડેલું. ઉપર દેખાતો ના હોય, ક્રોધ ના દેખાય હોય તો લોભ માં મો હોય. જો અહંકાર કઈ રીતે જાય? અહંકાર કઈ રીતે જાય? અહંકાર તો અહીંયા આગળ તું આયા કરું તો અહંકાર તો તારી મેરેજ કાઢવા દીધો વધશે. જો માટે જેનો અહંકાર ગયેલો હોય ને ત્યાં તેની કૃપા થઈ જાય. બધું શું થાય? કૃપા મેળવી દઈએ અત્યારે જતું રહે. સમજાય છે ને? એ રસ્તો હેલો લાગે છે કે અઘરો લાગે છે? હેલો હેલો છે. બાકી મોક્ષ નો માર્ગ બધો હેલો જ હોય, અઘરો હોય જ નહીં. આ બહાર તો પોત પોતાની ભાષામાં બધી વાતો છે. કેવી છે? સ્વતંત્ર પોતાની જ ભાષામાં જ કબૂલ સમજી ગયો. શું તેમાં કશું ક્રોધમાન માયાલોભ ગયું ના હોય, અહંકાર મમતા ગયું ના હોય. શું જરા કઈ અવરું બોલે નહીં તો ફેન મારે પાસે તારી પાસે કશું નથી વધારે તો અમને તારે કદાચ સંસારી હારા. શું કશું ના હોય બેહી રહીએ પણ કઈ સુધી બેહી રહીએ? કઈ સુધી વૈષ્ણવમાં બેહી રહ્યું, સ્વામિનારાયણમાં બેહી રહ્યું, આ બધામાં કઈ સુધી બેહી રહ્યું? આખી જિંદગી અમર અમર જતા તમારી જતી રહેત ને? જતી ગયા જતી રહ્યા આવું આનંદ કરતા જતી રહે. બધી આપણું ખરું હવામાન ખોટું બસ આપણું શીખવાડે છે. જે ગુરુ મર્યા ને એ શીખવાડે એટલું કે આપણું ખરું હવામાન ખોટું. શું તે ગુરુ કે એ ગુરુ મને પૂછે મારે શું કેવું? તો હું કહું ભાઈ આ તારું ખરું છે એવું જ કહેજે. એ સ્ટેન્ડર્ડ માં તૈયાર થાય એટલા જેટલા ઘેટા તૈયાર થાય એટલા સ્ટેન્ડર્ડ માં, થર્ડ સ્ટેન્ડર્ડ માં તૈયાર થાય, ફોર્થ માં જાય. બરાબર ખોટું કહે તો કોઈ ઉભું ના રહે ને? એટલે ક્રિશ્ચિયનોનું ખરું, મુસ્લિમોનું ખરું, પણ બધા સ્ટેન્ડર્ડ છે. અને છેલ્લું ધોરણ ત્યાં તો મારા ના હોય, ચોપડી ના હોય. આપણે અહીં કોઈ મારા ફેરવા છે? મારા કોઈ પણ હોય છે? મારા બાર ના હોય. પછી લાકડાની મારા કેવી? હે મોટા મંત મહંત 101,008 લખતા હોય ને, નાશ મોટા મંત્રો આવ્યો, નાશ મોટા મંત્રો આવ્યો, નાશ મોટા મંત્રો આવ્યો. મહારાજ 101,008 લખો છો ને પાછા મારા ફેરવો છો? લાકડાની લાકડામાં જ પડી રહ્યા લાગો છો? આટલું માર કેવું પડે? ચાડો થઈ જાય. શું પણ આપણે ચાડો કરવો પડે નથી? આપણે એવા નવરા નથી બિચારા ને. શું કહે? તેમાં અક્ષરે જ્ઞાન નો ના હોય તો આપણા ભક્તો આપણે, કારણ કે આપણા ભક્તો નું જ્ઞાન રહેતું નથી. કઈ લાલચ છે? કઈ મહારાજ ખુશ થઈ જાય ને તો છોકરા ગયા છોકરો થઈ જાય કે લાલચુ લોકો છે એટલે આવા બધું ચાલે છે બધી. નહીં તો આ પાખંડી ને ચાલતા છે. શું આ કઈ બધા પાખંડી નથી ભાઈ, સાચા છે પણ સાચા બરકત વગર ના છે. પાખંડી એ બરકત વગર ના છે. સાચા છે તે વેચવા જે ચારો ના આવે. પણ આવતો સ્ટેન્ડર્ડ માલિક છે ને એ સ્ટેન્ડર્ડ ના છોકરા તો આગળ આવે ને? તમે સમજો ને? આ અપેક્ષા એ બરોબર નથી. એમની અપેક્ષા બરોબર છે ને? અને બધાથી આનું આ ભટેક ભટેક ભટેક કર્યા છે, માથા મોડાઈ મોડાઈ કરીને ભગવાન ઉડા પહેર પહેરે કર્યા છે અનંતરતાથી. લડ્ડુ બધું મળ્યા કરે પછી શું છે? જીભનો ચા સારા મળ્યા, બીજું મળ્યું પછી આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ. અરે મોક્ષ ની વાત તો સમજતા નહીં, ભગવાન જ નથી અમારે. ભગવાન કોઈ માણસ કે હું સમજો છું તો હું કહું કે તું ભગવાન છું. તું ભગવાન હોતો તું ભગવાન ને સમજો. ભગવાન જ સમજો. ત્યાં લોકો અંગ્રેજો ગોડ ઇઝ ક્રિએટર કહે છે ને, આ કહે છે ગોડ ઇઝ ક્રિએટર. અરે મારે અંગ્રેજો માં તમારે ફેર નહીં. અંગ્રેજો ના તો બરોબર છે, અંગ્રેજો નું જ્ઞાન ગોડ ઇઝ ક્રિએટર બરોબર છે, મુસ્લિમો નું જ્ઞાન બરોબર છે કે અલ્લાહ ને સદ બનાયા. હિન્દુઓ માટે આવું હોય જ નહીં. હિન્દુઓ પુનર્જન્મ સમજ્યા છે, શું સમજ્યા છે? પણ તો એના એક એક બાપા ભગવાન, કોઈ બાપુ નહીં. શું કોને ગાગા કરે છે ભગવાન? અરે ટીકડે એ પદ પદ મળશે નહીં. જેમ એલજીબ્રામાં છેદ છેદ કરવાના હોય છે ને, એકવીસ છેદ થાય ને એને એમને ડખો રહ્યા કરે. એલજીબ્રામ છેદ પાડેલા તમે? હા. અને જો મેં એલજીબ્રામ જગ છેદ છેદ પાડી દીધું, એક એક બધું ચોખ્ખું કરી દીધું સર, તે એવી કઈ કૃપા થઈ તારે ને? ધીસ ઇઝ બટ નેચર, પણ નેચર ની કૃપા થઈ તાર. નહીં તો આ તો બધું વાંકવું હતું, મને ગમતું જ નતું. અમારે અઠવાડિયો છે આપણે શું. મનમાં શું જાણે કે હો આપણે ધર્મ ઘણો કર્યો કે જાત રાઈ જાય પાછો. તે કવિ સાહેબ શું કહે છે, તીરથ ચાલ્યા નહાને કું મન મેલા સિત ચોર, એક હું પાપ ન ઉતારિયા લાયા મન દસ ઓર. એક પાપ તો ધોયું તો નહીં, પણ દહ તો ઘેર લેતા આવ્યો. લાગ ના લાવે પાપ? લાવે ના લાવે? પંડ્યા જોડે લડે, અમારી જોડે લડે, રસ્તા જોડે લડે, કોઈ જોડે ના લડે આ લોકો. જય સચિદ. તમે જે બટ નેચરલ કહો છો એ કેવી રીતે? કેવી રીતે એટલે એનો સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આવી જાય. હા, લોકોને સમજાવવા માટે મારે બટ નેચરલ, બાકી આમ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ આવી જશે. બધા એવિડન્સ બધા મળી આવ્યા તો કયા એવિડન્સ મળ્યા? બધા બહુ જાતના એવિડન્સ મળ્યા. જગત નું જગત નું કલ્યાણ થવાનું છે, તે કાળ પાકવાનું છે, તેથી કઈ નિમિત્ત જોઈએ ને. મેં કહ્યું ખરો ભગવાન, મેં કહું તમને ના ફાવતો જાઓ બીજી ગાય. ત્યાં કોને તો જવું પડે? કે આવું જગ્યા જ નથી ને, આવી જવે કોણ? તો કે ભગવાન તમને ના ફાવતો જજો, મને કઈ આવતો આ રહેવું છે. મારે ત્યાં પણ કઈ જવું તે, મારી જગ્યા જ નથી ને આવી. ફૂલ લઈ જાઓ. બાપજી લઈ ગયા, પણ હવે કઈ નામ બાપજી કઈ કઈ આશે કઈ શ્રાપ બરાપ આપી દે શું થાય? એટલે ધર્મ ના નામ છે, બીજી કોઈ બહાર જ નથી. ચટક બારી એવી નથી કોઈ જગ્યાએ. અને તેમ બધા છે એવું, બધા એવા છે એવું કહેવાય એવું નથી. ભાઈ 5-10% બહુ સારો માલ છે શું? ચોખ્ખો. પણ માલમાં વાતમાં કશું સમજે નહીં. એ અલ્લો ઈશુ ને લલ્લો ઈશુ કશું સમજે નહીં શું? માને માસી કે એવા માથી ને કે માસી માસી માતા તારી બા છે આ તો. અને વહુ ને બા કે એવા વહુ જતી હોય ને, બા ઉભા ઉભા આ પાસે હાડી એવી દેખાતી હોય ને. માલ હાવ બરકત વગર નો, મોહ માં પડેલો વધુ મોહી થઈ ગયા છે ને, એટલે મોહ માં પડેલો માલ બરકત વગર નો હોય. જેમન તેમ મોહ, જેમન તેમ મોહ. બાવાએ હાબુ લાઈન નાય જ તારે શું કરવું આ બધે? તમારે નથી વિષય ના આરાધના, તમારે નાવાનું ના હોય, ઠીક છે તમે ના આવશે વૈષ્ણવ હોય તો પાંચ હાથ દાડે હા બોલાય ન અને અહીંયા આગળ ઠીકરા લાઈન ગસગસ કરે એટલે બસ ત્યારે સારું ગસગસ કરશે. અહીં ઠીકરા લાઈન ગસગસ કરે સારું પડે લોકો સુખી થાય ને બચારા. આ તો નર્યું દુઃખમાં દુઃખમાં લોકો કેટલું બાપજીને આપી આવે છે ને તોય દુઃખ ના દુઃખ બચારા. એમની ચિંતા કોઈ ઓછી થઈ નહીં, એને ક્લેશ શંકા ઓછો થયો નહી. શું આ થવું જોઈએ ને? એમ તો કશું લોકો નકામાં જાય છે પૈસા લોકો ના. અને અહીં છે દુઃખ કોઈ નહીં, કોઈને દુઃખ છે ભાઈ? હા છે. ભગવાન કાયમ ના વસી ગયા દાદા દેખાય ને કઈ ક્લેશ ગયો તેથી નહી તો બે જણ હોય ને તો આઠ દાડે ખોલી હાય. બે જણ હોય તો આઠ દાડે એક દાડો તો બે દાડા રિહાય ના રિહાય ઠીક છે. હવે આ જ્ઞાન છે ને રિહાય કરે નહી બાકી મહિનામાં ક્લેશ થયા વગર રહે નહીં. આ લોકો કોકણી જોડે અંદર અંદર ક્લેશ કર્યા કરતો હોય. કલેશ્વર સ્વભાવ હોય ને તે મહિન મહી ક્લેશ કર્યા કરે. ભગવાન નો વાહો થયો, ભગવાન ભેગા તો થયા નથી, વાહો થયો. ભગવાન અંદર છે જ પણ તે એટલા એટલો આપણને સુગંધી આવવા મળી. શું કહ્યું? આ તો સુગંધી છે નહી, સુગંધી ની હતી. ક્લેશ થયા કરે આખો દાડો. અને ક્લેશ તો આગળ ભગવાન ને બિલકુલ એ નહી, વાત જ ખોટી. જાણે છે તે ખોટું, બધું જ ખોટું. ઊંધે પાટે છે એમ કહી શકાય. ભગવાન વાહા માટે ભાઈ પૂછે છે ભગવાન નો વાસ થવા માટે કેટલો વખત લાગશે? ભગવાન નો વાસ થવા માટે કેટલો વખત લાગશે? વખત છે લાગે. અહીંયા આવ્યા પછી અહીં તો તમને ભગવાન મળી જ ગયા છે. હવે હવે તમને અમારે કયા પ્રમાણે ચાલો ને થોડો વખત એટલે કૃપા ઉતરશે. કૃપા ઉતરી થઈ ગયા બધા અંતર મુક્તિ થઈ જશે. તમારે તમારે પેલો ભાઈ બંધ બેને બાકી છે ને, ફક્ત એને ક્લેશ જતો રહ્યો છે. તમને હજુ ક્લેશ નથી ગયો, એને ક્લેશ જતો રહ્યો છે. આવું મુદત ના હોય, આ તો શોર્ટ મુદત બની રહી. હાઈકોર્ટમાં મેમ બે મહિનો આવવાનું હોય તો પેલથી જવા જોઈએ કે મારે બે મહિનાની પછી રજા પડશે કે અહીં તો એવું હોય ને. આ ચાર મહિનાની રજા પડી, દરેક વખત બે ત્રણ મહિનાની પડી ગયા. કોઈ વખત રજા પડેલી નહીં ને, રજા પડેલી જ નહીં આપણે. તેથી બી તમદાર એનાથી ઠંડક તો પૂરી જ થઈ જશે. શું કહ્યું? પછી મોક્ષને માટે તો પોતાનું અનુભૂતિ જશે. બોલ્યો નતો બે ત્રણ દાદા ભગવાન? એની ઈચ્છા હતા ના કરવા દેવી કે મન આર્ગ્યુમેન્ટ કરે. મન આર્ગ્યુમેન્ટ કરે, મન ભાઈ જાત જાત આર્ગ્યુમેન્ટ કરે. મન ને કઈ બેસ ને પાંચ રૂ આવતા સુધી મારી નાખ્યા તો જમ્પા જાય કઈ તું અહીંથી જાય છે નહીં. કેવું ગેટ આઉટ કરી દેવું છે? કેવું ગેટ આઉટ કરી દેવું છે? અત્યાર સુધી ખવડાવ્યું પીવડાવ્યું મોઠું કર્યું તો જમ્પે ના બે આવે એટલે મેં તો પાછા ઘર ઉપર મન બોલતું હતું થોડું ઘણું કોક કરો કે નહીં કે નથી સારા માણસ ગયા તો ને તમે બહુ સારા છે બોલ્યા છું શું કરીશ મન જે કહે ને તેનાથી અવળું બોલવું અને પછી આપણે કઈ ભાગા કર્યા શેષવધે તારી શેષવધે કોની એની મન સારું બોલે તો ગુણાકાર કરવા જોઈએ અને મને અઘરું બોલે તો ભાગાકાર કરવા જોઈએ આ ભાગાકાર ગુણાકાર એટલા માટે શીખવાડવા સરવાળા બાદ બાકી એ કુદરત કર્યા જ કરે છે શું કરે છે આ જગત ના સરવાળા બાદમાં લોક પડ્યું છે એ ભૂલ છે એ તો કુદરત કર્યા જ કરે છે ફક્ત ગુણાકાર ને ભાગાકાર આ લોકો વળી અને આમ રાત્રે વળી 11 વાગે ભાઈ ગુણાકાર કરતો હોય આમ કરીશું તેમ કરીશું સુખના ગુણાકાર કરે અને દુખના શું કરે હા ધંધો એટલે આપડે શું કહીએ ગુણાકાર ભાગાકાર બંધ કરો અને સરવાળ બાદ બાકી એમાં થઈ રહ્યું છે બેંકમાં બેલેન્સ એ થાય ક્રેડિટ થાય ત્યાંથી આપણે ત્રણ સરવાળો થયો બાદ બાકી પછી મેં ડેબિટ થાય બાદ બાકી થઈ જય સચિન તમે કેવું પડે સરવાળ બાદ બાકી પછી એનું કહેલું કરીએ છોકરો છોકરો મૂછો ધારે ને ખેંચ ખેંચ કરે તો આપણે કશું ના બોલીએ ત્યારે શું થાય પછી બીજી કશું ના કહે તો જરા સુટી ગણીએ તો એને એમ ખબર પડે કે મૂછો ઝાડવા ખેંચવાથી આવું થાય છે એટલે એ જાણે કે આ તો નથી ગમતું આપણને ત્યારે મૂછો નહીં ઝાડી આપણે એનું ભાન થાય ને કઈ ભાન તો કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ એને મરાય ગયા નહીં છે આમ જા સુટી બુટી ઘણા નહીં તા તો આંકડી રાખ્યું છે પપ્પો શું કે જો બાબો એટલો ઉછા છે તારું મારશે તને કાલે હું એન્કરેજમેન્ટ કરે છે મૂચો કે ના સમજી અવરું હેડ્યું આમ સુધી ઘણી હતી એ બાબા ને ભાઈ એને એમ લાગે કે આ કઈ છે પપ્પા ને મારા પપ્પા ને પપ્પા પાસે ખુશ થાય મારા બાબા હોશિયાર થઈ ગયો મૂછ ક્યાં તેવો થઈ ગયો મેલે હું આવો કઈ જાત માણસ એ કાલે પછી વધારે ખ્યાતે પછી ખેંચા ના રહીએ તો રડે તો સારો ખેંચા દે નહીં તો રડે પણ એને જ્ઞાન થવું જોઈએ કે આ મૂછો ખેંચે તારે એક બાજુ સુટીક લાગે એ ખેંચે ને તરત આપણે અમારે જ્ઞાન જ્ઞાન ની ખોળે છે જ્ઞાન શું થાય છે જો તમે આગળ એન્કરેજ કરે બહુ છે કે બાબા કહો શકે એટલે આ કહ્યું ના મા બાપ ને તો બધું આવડતું નથી આવું તો શું ખોટું એન્કરેજમેન્ટ આપે છે લઈ લઈને ફરે છે તારી ભાઈ ક્યાં અમને કે છે ભાઈ ને કે લઈ લે શું થાય એ પાછો કડક હોય ના લેતો હોય કે છે કઈ મારે એકલા ને છે કે હૈયા વેપારનું એવું કે પછી લેવું ઉત્પાદન કરે છીલકો થઈ કઈ જાય છે જાય કઈ છે સિનેમા જોવાના છોકરા ને સીધે સંસ્કાર પડે એ વાત એમાં એમાં બે વાત નથી વધારો નો સંસ્કાર હતા હિન્દુસ્તાન ની મધુર માં સંસ્કાર ચાલુ જાય રાખે આ બધા તિરસ્કાર બિરસ્કાર હતો બધું પુરુષો માં હતા બધા સ્ત્રીઓમાં બહુ સ્ત્રીઓ તો બહુ સારા છે, બનેલા ના હોય તો કેવી એમ સમજાય હોય. રમા રમાડવી સેલ છે, વિપરી મહા મુશ્કેલ છે. વિફરે વિફરે ત્યાં સુધી આપણે લક્ષણ ઊંધો એવા લક્ષણ ના હોવા જોઈએ. શું કહ્યું? એક એક બે દાણ પેલી વિફરી ના જાય, એક બે દાણ બોલ્યોથી વિફરી ના જાય. બહુ બોલ્યોની પરંપરા થાય ને પછી વિફરે. તો લગ્ન કર્યું નહીં કર્યું, જન્મ ત્યાંથી જ ફરજિયાત છે. ફરજિયાત ના લોકો પુરુષાર્થ કે છે. શું કે છે? પ્રારંભ છે ને કેતા આ બધું ફરજિયાત છે ને પુરુષાર્થ કે છે. શું કે છે? કોઈ ઘેર ગયા અને વચ્ચે તો જમવાનું મરી જાય તો એ પ્રારંભ સમજી જાય કે આ પ્રારંભ થી મળી. અને કઈક જમવા ગયા પુરસાદ કરી ગયા. મેં ઠીક છે, પુરસાદ ના પ્રાર્થ નો ભેદ સમજાયો નથી. બાવા હોય કન્યા છે ત્યાં પુરસાદ જોયેલો ખરો, કરેલો ખરો, એમ પુરસાદ જોયેલો. આ ધર્મ કરે ને તેને પુરસાદ ગણાય લોકો. એના કરતા મેં ફોડ પાડી દો ચોખ્ખું કરી આપ્યું, નહી કોઈ જાય સંશય નહી ને બધું છે. ફરજિયાત છે, જન્મ્યો ત્યાંથી તે મરતા સુધી ફરજિયાત છે. જે ધર્મ કરીશ એ ફરજિયાત છે, અધર્મ કરીશ એ ફરજિયાત છે. તું છોકરા ફી આપીશ એ ફરજિયાત છે, પાણી છે એ ફરજિયાત છે, સાધુ થઈશ તે ફરજિયાત છે. તમને ગમે એ વાત? એટલા કોઈ તમને એમ કે 17 વર્ષે ત્યાગ લીધો છે, સંયમ લીધો છે, ભારત કહો સંયમ છે. એમ કયા કરો સંયમ લેવા વાળા આવ્યા મોટા, જાડે ફરવાની શક્તિ નહીં. આ વાત એટલો રાખે સમજી ગયા? બધું ફરજિયાત જ છે, ગમે ના ગમે. તમને થોડું ઘણું સમજાય અમારે આ વાત? બહુ વખત ફરજિયાત ફરજિયાત કહું, થોડું બધા વિચાર્યું તો છે ને. ફરજિયાત છે તો ફરજિયાત માં પછી કઈ આવ્યું પ્રાર્થ પુરસાદ? કશું બધું જ પ્રાર્થ છે. શું છે? આ તો પોતાને મારે ખોરી કાઢે કે આ પુરસાદ, આ પુસ્તક વાંચ્યું, ધર્મ નું પુસ્તક વાંચ્યું, એ પુરસાદ. અને ફરજાની વાત વાંચી તે પ્રાર્થ છે. અને આપણું સાયન્ટિફિક કોઈ જ આવે ફરી ફરી આ ભૂલભાર ના નીકળે. અને આ બધું ઠોકા ઠોકા ઠોકા પૂછતી ચોપડી વાંધો થાય, મગજ ખરાબ થઈ જાય. પણ શું કરે, પબ્લિક જ એવી છે તો આ શું થાય? આવું તો આપણું જ્ઞાન તો કહી કહેવાય છે મારે ઉતા પબ્લિકમાં. શું? કારણ કે આ એમના માટે પોઈઝન છે, એ લોકો માટે. એમને તો આવું જ જોઈએ, અંધારું ઉભો કુદમ કુદા કુદમ કુદા છે. પુરાવા લઈ જાય. મેં બહુ વર્ષ કરી શકાય વિજ્ઞાન આ રહે ને એટલે હું અંદર ખાને ને હિસાબ કહી નાખેલો એને એનો કોઈ દોષ નથી આવતો એમ ફરી વાત છે અને હાલના વખતે ઉપકાર છો એ હિસાબ છે આ હિસાબ છે સંચાલન જુદી રીતે છે આ તો બિચારા ભાવ તો એનો ચોખ્ખો હોવો જોઈએ ને હે ભાવ ચોખ્ખો હોવો જોઈએ કાલ વાત છે ભાવ બગડી ગયો શું થાય એ ભાવ ચોખ્ખો નથી એ ઉપર થી આપડે હિસાબ કરી છીએ કે આ પાસે નહીં નહીં વાનાથી અને ભાવ ચોખ્ખો હોય તો ગણું કે પાસે એટલે આપણે આપણી મેળે તોલ કરી જવું આપણે આપણે અડચણો ને એટલું જોવું કે આપણે ભાવ ચોખ્ખો રહેશે કે નહીં ચોક્કસ પછી પછી ચિંતા કરવા જેવું નહીં જો ખબર પડી ને આપણો ભાવ ચોખ્ખો રહેતો હોય તો આપણે કોઈને કોઈના લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો એમ જાણવું કે આ પૈસા આપણાથી અપાશે માટે એની ચિંતા કરવાની જ નહીં કરવાની ભાવ ચોખ્ખો રહેશે કે નહીં એટલું જોવો તો અપાશે એ તો એનું લેવલ છે આમો ભાવ ચોખ્ખો રહે કે ના રાખે ના રહેતો તો જ આપી દઉં પૈસા મારા દેવાના થયા નહીં દેવાનો ચોખ્ખો ભાવ રહે જ નહીં તો ભાવ તો જોઈએ છે ભાવ એટલે તમારા અધિકાર થી તમે શું કરો તક આજે આપી દેવું હોય એમનો ભાવ ભાવમાં તો એવું જ હોય ક્યારે રેલા મેલી ટકા ભરી જ નહીં કદાચ રેલા તો મેં કનુગ્રહ બહુ સારું છે કનુગ્રહ લાગતું પણ તો ગુણ જ ના હોય કે ચાકડી ગંડા કેટલા આમ દસ્તી ઊંધી ને ઊંધી જ આ લાતા એના ચાકરી કરનાર જરૂર નથી પડે ચાકરી કરનાર ભેગા થયા એ જ લાતારી તારી ચાકરી કરનાર ભેગા થયા એ જ લાતારી મત આખી જિંદગી કોઈને કોઈ સેવા લેવી પડે ને આ બે વચ્ચે જ બદગડતા નહીં હા પેટ છે ને ખાવાનું માગે ત્યાંથી પછી અડધમ કરવી પડે ને ખાવાનું એટલું મળતું હોય તો પણ સસ્તા અંદાજ માંગે પછી ફરજિયાત છૂટકો જ નહીં એવી જગ્યાએ કોણ આવે છે કેટલું ગમતું આ બધું કયું આ બધું તારે એમ ગયો આપણને દેખવા જ ના દે અંદર થા લાગે તો હોય ખરું ખોટ લાગ્યા કરતી પણ ત્યાંની ખોટ છે ખબર ના પડે ખબર ના પડે કોઈ વસ્તુ ખોટ છે એવું મારે ફોડ ના પડે એનો અને અજંપો થાય ગમે નહીં કરે શું ઉપાય શું દાદા પેલા મળે છે પોતાની મેળ નક્કી કરી ને ફરી જાય. કારણ કે હજી વકીલ માં બેસો થોડે નઈ ને વકીલ છે ત્યાં સુધી છોડે નહી. બધું પોતે અને વકીલ કેટલા ગુના બહાર કાઢે શું કે આ ગઈપણ માં વળી ભગવાન ને અત્યારે વિચારી ના પડ્યો કે ભગવાન ગઈપણ માં આપું છું કે છે એને મૂર્ખ બનાવે ભગવાન અરે જાત જાત નું બોલે મેં તો જોયેલું બધું બહુ લોકો બહુ પ્રકારનું બોલે એ પૂરણ થાય તો ધીમે ધીમે થવાનું અને ગલન એકદમ થવાનું પુરાણ કાયદે છે ધીમે ધીમે વધતું વધતું વધતું ગલમ નહીં એકદમ એ બધું ઘરે ગલન નો સ્વભાવ જુદો છે ને લોકો કહે વસ્તી થઈ આ વધી છે તમે કઈ વધી નથી પુરાણ થયેલી છે શું કહ્યું પુરાણ થયેલી છે શું થઈ વસ્તી ને પુરણ થયેલી છે હા પુરાણ થયેલી છે ધીમે ધીમે દસકે દસકે હશે એટલે પુરણ થયા જ કરે છે જયારે ગલન આવે પછી પેલો વાર કે કેટલો જોરદાર હોય બુદ્ધિ ફોર્સ નો હોય એ કહે 400 નીકળે છે 400 પછી પછી પછી એકદમ થોડું એકદમ શીરો ફરાઈ પેલો ફોર્સ થયો જોર નો પેલું 400 એકદમ એકદમ ઘડક વારે આત્માના ગુણે નહીં લોકો તો બે બાજુ જોઈએ ભાઈ ચેતન ના ના હોય ત્યારે આત્મા જડ ના તો હોય જ નહીં આ મારે ચેતન ના કે હું હોઉં એવું કરો જ્યાં સુધી આમાં પડ્યા હતા આ લાઈનો નાની પણ સર ખુદ કોણ તે ભાવ નહીં એટલે પછી શું થાય લલ્લુભી લલ્લુભી લલ્લુભી કયા જ કરે ખુદ ની ખમ જાદુ માર્યો છે તો ફરણાસુરી ફરણાસુરી ચંદ્રસુરી એ સુરી સુરી કયા જ કરે દાદા છે એટલા માટે હું કહું કે ભાઈ હા એક જ જગ્યાએ સ્થિર રાખીને ગભરાશો નહીં ગભરાવા જેવું નથી જગત મન વતન કાયા રાત તો જુથી ને ચાલી જાય ને થોડી બધું પૂર્ણ પ્રાપ્ત થયું એ શરીર ગમે તેવું આમ આવતું કરતું હોય પણ લડી લડા લડી કરતા હોય ગમે તે કરતા પણ આપડે આ પૂર્ણ પરમાત્મા પણ ના જોયું ના જોયું એવું કેવા માંગે છે. તો એ બાજુ દસ્તી નહીં ફાઈલો જુદી જુદી રીતે વરવા જોઈએ, બધાને પાંચ કિલો તો કરવું પડે, પોતાની એક જ દ્રષ્ટિ પડે એવું કેવું. પરમાત્મા નથી, સંસારમાં છે, બે વસ્તુ છે, બીજી વસ્તુ નથી. સંસારમાં નથી એટલે પરમાત્મા થઈ ગયો. સંપૂર્ણ નાશ ગણાય તો એના હું છે, એને શરૂઆત થઈ ગઈ એમ કે એની જે શક્તિ ઉત્પન્ન થઈ ગઈ. રમણતા જુદી હોય, એ રમણતા આત્મરમણતા હોય, અને જ્યાં સંસાર છે ત્યાં સુધી આત્મરમણતા હોય નહીં. અને આત્મા એવું એવી ચીજ નથી કે જાણે જાય એવી વસ્તુ, આત્મા એવી ચીજ નથી કે કોઈ એનો પડછાયો જડે એવી નથી. આત્મા એનો પડછાયો પામી શકે એવું નથી, એવું આત્મા છે. ત્યારે દરેક શાસ્ત્રકારો શું લખ્યું, આત્મ જ્ઞાન જાણવું કે પછી માની લીધેલો આત્મા તો ભેળ વાળો આત્મા તો ભેળ તો બજારમાં 10 રૂપિયા કિલો નહીં મળતું ભેળ. એ ભેળ કેવો થઈ ગયો, પણ આટલી શાંતિ રાખીએ એવું કઈ જગ્યાએ આવું જગ્યાએ બેસીએ તો સારું. કર્મ તો બંધાય બહુ નહીં, ખરાબ કર્મ તો ના બંધાય, ખરાબ કર્મ જ ના બંધાય ગમે તે રસ્તે. પણ મનમાં માની લેવા જેવું નહીં કે આ છેલ્લું પદ છે, આ શું હજુ તો આત્માને પડછાયો જોયો નથી. જો પડછાયો જડે નહીં તો પછી મૂળ કોનો પડછાયો તે જડે. તમારે તમે જતા હોય ને તમારો પડછાયો પણ જડી ગયો તો આત્મા એવી ચીજ નથી જણાય એવું. અરે એ પ્રમાણે કરે છે તો સારું છે, કર્મ બધા ખરાબ ના બંધાય. આપણે નિરંતર કહી હા કોઈ મસ્તીમાં રહીએ એ કેવી કહેવાય છે, મનની મસ્તી કહેવાય છે. કેવી એ મન કોઈ જગ્યાએ એવા એવા લેયર્સમાં અમે ચોટી ગયું હોય એ લેયર્સમાં આનંદ જ રહ્યા કરે અને સંતોષ જ રહ્યા કરે. શું મનના લેયર, પણ એ મનના લેયર તો પૂરા થશે પછી બુદ્ધિના લેયર શરૂ થશે. બુદ્ધિના લેયર પૂરા થશે ત્યારે બુદ્ધ ભગવાન થયા હતા. બુદ્ધિના અહીં બુદ્ધ બેહાડ્યા હોય, બુદ્ધ ભગવાન અહીં બેઠા હોય અને એમના સમકાલીન કારુણ્યતામાં લઈ જાય એવો કેવું. હા આમ દયાનો ગુણ રહ્યો હોય, દયાનો ગુણ રહે ત્યાં સુધી મય દુઃખ જ થાય હંમેશા. દયા ક્યાં સુધી જરૂર છે, એ જ્યાં સુધી અધ્યાત્મને પામે ત્યાં સુધી. ક્યાં સુધી અધ્યાત્મને પામે પછી દયાની જરૂર રહેતી, પછી કરુણા ઉત્પન્ન થાય છે. શું થાય છે, હા દયા એ તો અહંકારી ગુણ છે, દ્વંદ્વ ગુણ છે. કેવો છે, પાસ થઈ જાઓ તમે. પછી ગમે તે દેશ માંથી આવ્યો પણ છેલ્લું સ્ટેશન તો એક જ જગ્યાએ. અમે તમને સ્ટેશનમાં ફરતા જોયા નહીં, ગોઝાડે કેન્ટીનમાં ના જોયા. ક્યાં બેસી રહ્યા હતા, આમ તો આનંદમાં રહો છો, કર્મ ઓછા બંધાય, જીવ આવતું બહુ સારું જાય. શું કારણ કે લોકોની બધી અસરો બધી થાય નહીં, બધી બહુ બાદલડે ગમે તે હશે. મનને ઠેકાણું રાખે, મનને આનંદમાં રાખવું નહીં, મનને આનંદમાં રાખે તો બહુ થઈ ગયું. મન જાવા દાવા મળે તારે જ બુદ્ધિ કુદાકુદ કરે, પણ મન તો જાવા દાવા ના કરે ને એમ તો કે શું વાંધો નહીં. બુદ્ધિ બુદ્ધિ બધું સ્થિર રહે, ચિત્તનું ઠેકાણું રહે. શું એટલે મનને આનંદ આપે છે ને એટલું સારું છે. પછી સાતો આત્મા તો એક દાડો જાણવો જ પડશે, પછી માનેલો આત્મા ના ચાલે. બિલીફ આત્મા અને રિયલ આત્મા બહુ ફેર. પિત્તળને બફિંગ કરેલું હોય ને હોદું માનીને આપણે ઘેર મૂકી રાખીએ તો આપણે સંતોષ રહે, પણ જયારે વેચતા જઈએ ત્યારે ખબર પડે. જ્યાં હોના તરીકે આપણી પાસે શ્રદ્ધા છે આપણે ત્યાં શું રહે સંતોષ રહે, પણ જયારે વિચાર રહેતા ચાર એને આવે આવું અનંત અવતારથી આનું વાત કર્યું છે. ભટેક ભટેક ભટેક ભટેક ભટેક ભટેક ભટેક એવું છે ને, સાચું આપણી પાસે આવ્યું છે એના થર્મોમીટર હોય છે. કેવું હોય છે? આપણી પાસે સાચું છે કે ખોટું છે થર્મોમીટર હોય છે. કેવું? એ કોઈ કોઈ ગારો ભરે તે જોઈ લેવું થર્મોમીટરમાં. ગધવું કપાય ને 2000 રૂપિયા જાય જોઈ લેવું તરત જ ને. બીજી હરેક હરેક ચીજ રીતે આપણને થર્મોમીટર આપણું ખબર પડે એવું જ છે. બધા થર્મોમીટર શું કે છે? કરેક્ટ કે છે કે એબો નોર્મલ કે છે, બિલો નોર્મલ કે છે? થર્મોમીટર શું બોલે છે? મેં કઈ એવું ચેક કર્યું નથી કે અને તે પાછું મન કાયમ આવું ના રે. પાછું આ બધું શેના આધીન છે? પ્રાકૃત આધીન છે. કેવી છે? એટલે એમની સત્તાની વાત નથી આ. એ અત્યારે અત્યારે એમ જ જોડે મારી સત્તાથી જ આવું બધું રહેશે. તો પ્રકૃતિ આધીન છે. પ્રકૃતિ જયારે ક્યારે ફેરો મારશે એ કુદાકુદ કરાવશે. શું કહ્યું? જય સમજ. કેટલા વખત આવું રહે છે હોય કે બીજો ગ્રહ હોય ને તો રાખે, પછી ગ્રહ બદલાયો કરતો તેરો તે મૂળ વસ્તુ ના હોય તમારી ગ્રહો અસર કરશે. શું કહ્યું? મૂળ વસ્તુ ના હોય ત્યાં સુધી ગ્રહો અસર. જાડે ફરવાનું અને ઊંઘવાનું ને જાગવાનું એ બધા અધ્યાત્મ સાથે શું સંબંધ છે? એનો કરતા કોણ છે? એનો એનો પ્રેરક કોણ છે? પ્રેરક કોણ છે? એનો કરતા કોણ છે? કોણ? ઉપર તો ઉપર તો કોઈ છે નહીં. ઉપર તમે કહેતા હોય ઉપર મેં જોઈ કોઈ કહે છે આપણે ખબર નથી છે એમ એવું લાગે છે. ખબર નથી એ વસ્તુ તમે માનો છો? મને તો ખબર નથી. ખબર નથી એ વસ્તુ માન્યા શું હશે? લોકો કહેવાથી માની એનો અર્થ નહીં ને. આપણને તપાસ તો કરી છે ને. ઉપર તો કોઈ બાપો નથી. આકાશ છે ખાલી. બધું જે આવ્યો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચર ની અંદર બેઠા છે ભગવાન. આટલું એડ્રેસ એ બધું કરે છે. આ બધું આ જો ભગવાન વાતો કરવાથી અને આર્ગ્યુમેન્ટ થી જો જાણતો હોય તો બહુ સારું છે. બધા ફિલોસોફર જાણે એ તો અનુભૂતિ કરવી જોઈએ. અધ્યાત્મ થયા છે અનુભૂતિ ના હોય ને? અધ્યાત્મ થયા છે અનુભૂતિ હોય ને? અધ્યાત્મ સમજાય. કદાચ દાદા મને ગમે તેટલું સમજાવે, સાચું સમજાવે, તો પણ હું બધું જાણું બી ખરો, પણ માટે કઈ મને ભગવાન મળી જવાના છે. શું કે છે? થાય ને કામ છે. અનુભૂતિ થાય તો જ કામ છે. અને હું જો મારી જાતે ભગવાન ને જાણી શકું એવું પણ બનતું હતું. જો ભગવાન ની કૃપા થાય તો અનુભૂતિ, અનુભૂતિ થાય તો જ કામ છે. અનુભૂતિ ના થાય તો બધું જ્ઞાન ને કામ ભેગા થાય. હા, ભગવાન ની કૃપા થાય તાર ભેગા થાય, પણ એ તો તારો અમે તમે બે જુદા રહ્યા ને. ભગવાન તમે અને અમે બે જુદા રહી રહ્યા. જુદા રહેતા હોય કોઈ જાતનો અનુભૂતિ જ નહીં થતી. જ્યાં સુધી અમે તમે જુદા જ